वाल्मीकि रामायण किष्किंधा कांड 54वां सर्ग। हनुमान जी भेद नीति द्वारा वानरों ने पोताना पक्ष में करीने अंगद ने पोतानी साथे आववा समझावो। तारापति चंद्रमा जेवा तेजस्वी तार नाम कहवाती हनुमान जी एवं मान्यु के हवे अंगद ए राज्य जे आज सुधी सुग्रीवना अधिकारमां हतुं हरी लीधुं, अंगदे राज्य हरी लीधुं। आ रीते वानरोमां फूट पड़वाथी घणा बधा वानरो अंगदने साथ आपशे अने बलवान अंगद सुग्रीवने राज्यथी वंचित करी देशे। आवी संभावनाओ हनुमानजीना मनमां उदय थयो। हनुमानजीए ए सारी पेठे जाणता हता के वालीकुमार अंगद 8 गुणवाळी बुद्धिथी, 4 प्रकारना बळथी अने 14 गुणोथी संपन्न छे। अहीं 8 गुणवाळी बुद्धिथी एटले के बुद्धिना 8 गुण छे, सांभळवानी इच्छा, सांभळवू, सांभळीने ग्रहण करवू, ग्रहण करीने धारण करवू, तर्क वितर्क करवा, अर्थ के तात्पर्यने सारी पेटे समझवू तथा तत्वज्ञान संपन्न थवू। 4 प्रकारना बळथी एटले के साम, दान, भेद ने दंड आजे शत्रुने वश करवाना 4 उपायो नीतिशास्त्रमां बतावामां आव्या छे। एज 4 प्रकारनुं बळ छे। अन्यान्य मत अनुसार बाहुबळ, मनोबळ, उपायबळ अने बंधुबळ आ 4 बळ छे। हवे 14 गुणो कहता गुणा जणाव्या छे के देशकाळनुं ज्ञान, दृढ़ता, बधा प्रकारना दुखोने सहन करवानी क्षमता, बधा विषयनुं ज्ञान प्राप्त करवू, चतुराई, उत्साह के बळ, मंत्रणाने गुप्त राखवी, परस्पर विरोधी वात न कहेवी, शूरता, पोताने ने शत्रुनी शक्तिनुं ज्ञान, कृतज्ञता, शरणागत वत्सलता, अमरशीलता तथा अचंचलता, स्थिरता के गंभीरता। તેઓ તેજ, બળ અને પરાક્રમથી સદા પરિપૂર્ણ બની રહ્યા છે। શુક્લ પક્ષના આરંભકાળના ચંદ્રમાની જેમ રાજકુમાર અંગદની શ્રી દિવસે દિવસે વધી રહી છે। એ બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન અને પરાક્રમમાં પોતાના પિતા વાલી સમાન છે। જેમ દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિના મુખેથી નીતિની વાતો સાંભળે છે, એ જ રીતે આ અંગદ તારની વાતો સાંભળે છે। પોતાના સ્વામી સુગ્રીવનું કાર્ય સિદ્ધ કરવામાં એ પરિશ્રમ, થાક કે શિથિલતાનો અનુભવ કરે છે। આવો વિચાર કરીને સર્વશાસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ હનુમાનજીએ અંગદને તાર વગેરે વાનરના પક્ષમાંથી ફોડવાનો પ્રયત્ન શરૂ કર્યો। તેઓ સામ, દાન, ભેદ અને દંડ આ 4માંથી 3જા ઉપાયનું વર્ણન કરીને પોતાની યુક્તિસંગત વાણી વૈભવ દ્વારા એ બધા વાનરોને ફોડવા લાગ્યા। જ્યારે બધા વાનરો ફૂટી ગયા ત્યારે એમણે દંડરૂપી 4થા ઉપાયથી વિવિધ પ્રકારના ભય ઉપજાવનારા વચનો દ્વારા અંગદને બિવડાવવાનું શરૂ કર્યું। તારાનંદન, તમે યુદ્ધમાં પોતાના પિતાની જેમ જ અતિ શક્તિશાળી છો એવું નિશ્ચિતપણે બધા જ જાણે છે। જેમ તમારા પિતા વાનરોનું રાજ્ય સંભાળતા હતા એ જ રીતે તમે પણ એને દ્રઢતાપૂર્વક ધારણ કરવામાં સમર્થ છો। પરંતુ વાનર શિરોમણી, આ વાનરો હંમેશા ચંચળ મનના હોય છે। પોતાના સ્ત્રી પુત્રોથી અલગ રહીને તમારી આજ્ઞાનું પાલન કરવું એમના માટે સહ્ય, સહન કરવા યોગ્ય નહીં બને। હું તમારી સમક્ષ કહું છું કે આ કોઈ પણ વાનર સુગ્રીવનો વિરોધ કરીને તમારા પ્રત્યે અનુરક્ત નહીં થાય। જેમ આ જાંબુવન, નીલ અને મહાકપિ સુહોત્ર છે એ જ રીતે હું પણ છું। મને તથા બધા લોકોને સામ, દાન વગેરે ઉપાયો દ્વારા સુગ્રીવથી અલગ કરી શકાય એમ નથી। તમે દંડ દ્વારા પણ અમને બધાને વાનરરાજથી અલગ કરી શકો છો એ પણ સંભવ નથી। તેથી સુગ્રીવ તમારા કરતાં પ્રબળ છે। દુર્બળની સાથે વિરોધ કરીને બળવાન પુરુષ ચૂપચાપ બેસી રહે એ તો સંભવ છે, પરંતુ કોઈ બળવાન સાથે વેર કરીને કોઈ દુર્બળ પુરુષ ક્યાંય પણ સુખેથી રહી શકતો નથી. તેથી પોતાની સુરક્ષા ઈચ્છનાર દુર્બળ પુરુષે બળવાન સાથે વિગ્રહ કરવો ન જોઈએ. આ નૈતિજ્ઞ પુરુષોનો મત છે. તમે જે એવું માનવા લાગ્યા છો કે આ ગુફા માની જેમ આપણને પોતાના ખોળામાં છુપાવી રાખશે તેથી આપણી રક્ષા થઈ જશે, તથા ગુફાની અભેદતા વિશે તમે જે તારના મુખેથી સાંભળ્યું છે એ બધું વર્થ છે, કેમ કે આ ગુફાનો નાશ કરી નાખવો એ લક્ષ્મણના બાણો માટે રમત છે. પૂર્વકાળમાં અહીં વજ્રપ્રહારથી ઇન્દ્રે આ ગુફાને થોડુંક નુકસાન કર્યું હતું, પરંતુ લક્ષ્મણ પોતાના તીક્ષ્ણ બાણો દ્વારા આને પાંદડાના પડિયાની જેમ વિદીર્ણ કરી નાખ્યો. લક્ષ્મણ પાસે એવા ઘણા નારાજ છે જેમનો સહેજ સ્પર્શ પણ વજ્ર અને વીજળીના જેવો આઘાત કરનારો છે. એમના નારાજ પર્વતોને પણ ચીરી નાખી શકે છે. શત્રુઓને સંતાપનારા વીર, જ્યારે તમે આ ગુફામાં રહેવાની શરૂઆત કરશો ત્યારે જ આ બધા વાનરો તમને છોડી દેશે, કેમ કે એમણે આવું કરવાનો નિશ્ચય કર્યો છે. એ પોતાના પત્ની પુત્રોનું સ્મરણ કરીને હંમેશા ઉદ્વિગ્ન રહેશે. જ્યારે અહીં એમને ભૂખનું કષ્ટ સહન કરવું પડશે અને દુઃખદ શૈયા પર સુવાના તથા દુર્વ્યવસ્થા રહેવાના કારણે એમના મનમાં દુઃખ થશે, ત્યારે બધા તમને પાછળ મૂકીને ચાલવા માંડશે. આવી દશામાં તમે હિતેશી બંધુઓ અને સુહૃદોના સહયોગથી વંચિત થઈને ઉડતા ત્રણખલાથી પણ તુચ્છ થઈ જશો અને હંમેશા વધારે ભયભીત રહેશો, અથવા હાલતા ત્રણખલાની જેમ અત્યંત ભયભીત થઈને રહેશો. લક્ષ્મણના બાણ ઘોર, અતિ વેગવાન અને દુર્જય છે. શ્રીરામના કાર્યથી વિમુખ થતા તેઓ તમને કદાપી માર્યા વિના છોડશે નહીં. અમારી સાથે ચાલીને જ્યારે તમે વિનીત પુરુષની જેમ એમની સેવામાં ઉપસ્થિત થશો ત્યારે સુગ્રીવ ક્રમાનુસાર એમના પછી તમને જ રાજ્ય પર બેસાડશે. તમારા કાકા સુગ્રીવ ધર્મ માર્ગ પર ચાલનારા રાજા છે. તેઓ સદા તમારી પ્રસન્નતા ઈચ્છનારા દળવ્રત, પવિત્ર અને સત્ય પ્રતિજ્ઞ છે, તેથી કદાપી તમારો વધ કરશે નહીં. અંગદ, એમના મનમાં હંમેશા તમારી માતાનું પ્રિય કરવાની ઈચ્છા રહે છે. એમની પ્રસન્નતા માટે જ તેઓ જીવન ધારણ કરે છે. સુગ્રીવને તમારા સિવાય બીજો કોઈ પુત્ર પણ નથી, તેથી તમારે એમની પાસે જવું જોઈએ. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 54મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.